આપણો ઘર થાય ને એમ થાય લક્ષણ બદલાય મારે પડે. તમે જાણો એગ્રીકલ્ચર વાળા કે સાચી વાત છે. લક્ષણ બદલી જાય તેમાં લજામણે નામની આવે છે તેમ તો અડો કે તું લગે જ જાય. તમે સમજ પડી ને? કેટલાક ને તો અડીએ તે પણ અપમાન લાગ્યું હોય એવી વેલ ને લાગે. આપડે અડ્યા હોય ને તો વેલ ને જાણે અપમાન લાગ્યું છે ને એવો ભાવ દેખાડે. સમજાય છે ને? એટલે એમને સ્પર્શ નું જ્ઞાન છે. શેનું છે? સ્પર્શ નું, સ્પર્શ ઇન્દ્રિય નું જ્ઞાન. જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જીવ છે. જ્ઞાન છે ત્યાં આત્મા છે. જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે. જ્યાં થાંભલામાં જ્ઞાન નથી માટે ત્યાં પરમાત્મા નથી. માટે થાંભલો બાળી શકાય. થાંભલો શું કરી શકાય? હા, પણ થાંભલામાં સાથી જીવ. આ લોકોએ કહ્યું, આ લોકો જે આગળ આ લોકોએ કહ્યું કે લોકો સમજ્યા નહીં. લોકો તો અમે જીવ માને મળ્યા તો અમે માને મળ્યા એ અપેક્ષા એ કહ્યું થાંભલામાં કે ભાઈ આ થાંભલો હિંમતભાઈની માલકીનો છે માટે તમે પૂછીને બાળજો નહીં તો એમને દુઃખ થશે. માલકી ભાવનું ચેતન છે. કેવું છે તમને સમજાયું ને? આ ચશ્મા તમારો છે તે કોઈ આમ ફેંકે તો તમને દુઃખ થાય જ ના થાય. તમે થયું ને આ મનુષ્યોને દુઃખ થાય જ ના થાય. હવે એ માલકી ભાવ છે ચશ્મા ઉપર. શું છે? થાય જ ના થાય એટલું ચેતન છે એમાં. પેલાને અમારે દુઃખ થાય. હવે કોઈ વસ્તુ કોઈ માલિક ના હોય ત્યારે બાળી ગયેલા ખુશી થાય. જોડે ને કારણ કે નથી આત્મા. મામલામાં આત્મા નથી. અનાત્મા ને આત્મા બે વિભાગ છે. શું છે? અનાત્મામાં આત્મા નથી અને આત્મામાં અનાત્મા નથી. બે વિભાગ જુદા છે. અનાત્મા પાંચ તત્વોનો બનેલો છે અને આત્મા એક જ તત્વનો બનેલો છે. અનાત્મા ને પાંચ તત્વો છે એમ છ તત્વોથી આ જગત ઊભું થયું. છ તત્વોનું સંમેલન છે આ. એ છ તત્વ નિરંતર પરિવર્તન કરનારા. પરિવર્તન નિરંતર પરિવર્તન. એ પરિવર્તન થી એક બેટ ને બધા ભેગા થાય છે. આ બધે સૂર્યગ્રહણ કોણ કરવા જાય છે? સૂર્યગ્રહણ કરનારો કોઈ માણસ ખરો? ઠીક છે. વ્યવસ્થિત શક્તિ. હા, વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કરે છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સમાં આવી જાય રહ્યા છે. સૂર્ય પૃથ્વી ચંદ્ર એ બધા એક ધરી પર એક જ એમાં આવે ત્યારે છાયો પડે સૂર્ય ઉપર. શું પરછાયો પડે? હવે એમાં કોઈને કરવું પડે છે? એવી રીતે આ ચંદ્રગ્રહણ કોઈને કશું કરવું પડે? એવી રીતે આ જગતમાં કશું કરવું નહીં પડતું. બધું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તમારે રાત્રે જમીને સુઈ જાવ છો કે જાગો છો? એક ગ્લેક્સોપ્લાસ આ અંદરનું સાથે આપણે હોપ્યું હોય કોઈ ડાક્ટરને તો ડાક્ટર સાહેબ તમે પાથક રસો ને પિત્ત રસ ને બધું નાખી આલજો. ડાક્ટર સાહેબ શું કરે? એવું કરે કાલે પસંદ નથી. ડખો કર્યો ડાક્ટર નો, એટલે એ ચોટ આગળ ખરાબ થઈ જાય. પછી પંદરે હજુ દીધું મારા કુદરત નો નિયમ એવો છે કે જેટલા જેટલી જરૂરિયાત એટલો શોર્ટ સપ્લાય કરે છે. કારણ કે એને 80 વર્ષ સુધી લગાવવાનું છે, 80 વર્ષ સુધી લગાવવાનું છે. અને ડાક્ટર તો આજનો દાડો એને જેમ તેમ આપવાનું પેલા એના આગળ ખૂટી પડે. તમે હમ કરીએ ને તમે સમજાવી એવા બરાબર આપણે ખૂટી પડે ના તમને સમજાવી આગળ ખૂટી પડે ને. એટલે આ જે મનુષ્ય દખલ નહીં રાખ્યું હોય તો તમારી ના ખબર. આ સુગરની દખલ કરે તો ભલે ટાઈમ દ્વારા પતો રહે, પછી આ પેલા ધીમે ધીમે ધીમે ધીમે તે જ ભલાય. બહારના દડાઓ છે એ લિમિટ છે. ખાલી જે દવાઓ લેવી હોય તો એ ખોટી નથી, લિમિટ છે. અને તે અંદરની પ્રેરણાથી થાય. શું થાય છે? આપણી અંદરની પ્રેરણાથી થાય. ફલાણા ડાક્ટર પાસે અંદર ચાલે છે તો બહાર નહીં ચાલે. આવું બધું કારખાનું અંદર ચાલે છે. કેટલું બધું ચાલે છે કે તમે હળવો ખાઓ, એ હળવાના રંગ ક્યાં ગયા, એ હળવાની મજબૂતી ક્યાં ગઈ, એ કેવી રીતે પસંદ થયું, એમાંથી કેવા બધા દ્રવ્ય બધા છૂટા પડ્યા, એમાંથી બ્લડ કેવી રીતે થયું, એમાંથી યુરિન કેવી રીતે નીકળી છૂટું પડ્યું, એમાંથી બધે ઠંડા કેવી રીતે છૂટું પડ્યું, શું કચરો કેવી રીતે છૂટો કચવાનો કચરો કચરો છૂટા પાડે છે. અને પાછું એ લોહી લોહી હોય છે એ બ્લડમાંથી પાસે જ્ઞાન રસ ઉત્પન્ન થાય છે. અને જ્ઞાન રસથી આ બધી આ બધી ઇન્દ્રિયોને એને પોષણ મળે છે જ્ઞાન રસનું. અને આ બધી કેવી રીતે તંત્ર ચાલે છે? એક દાડો હાથી હોય તંત્ર તૂટી જાય. એક દાડો બહેનો હતી એમ તમે ચલાવી લો આ દિવસ. અને બહાર કામ્યા બી દીધું સાથે થઈને આવી જતી દીધી. નહીં તો જંગલમાં ફાંડ ના હોય તો ભીએ ખરો રાજા કેમ ના પીએ? એક ફાંડ હોય તો ફાંડ ના હોય તો હટકી પડે, એક ચાલી ચક્કર ના હોય તો હટકી પડે, ફાંડ ચાવ હોય ને ચાવ ના હોય તો હટકી પડે, દેવતા ના હોય તો દિવાહી ના હોય તો હટકી પડે, કપેરી ના હોય તો હટકી પડે, કપેરી ના હોય તો હટકી પડે. હવે એમાં આ લોકો કહે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. અંદર જે કરતા છે તેનો ઈશ્વર તે કરતા નથી. ઈશ્વર તો એક આ ક્રિયા આ ક્રિયામાન જેવી રીતે ચાલી રહી છે એમ ક્રિયા જ છે. આ ગાયન વિજ્ઞાન કામ કેવી રીતે કરી રહ્યું થઈ રહ્યું છે શું ક્રિયા કરે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે શું? કઈ એક વસ્તુ બીજી વસ્તુ સાથે ભેગી થવી અને નવી જાતનું રૂપાંતર પામવું તો એનું નામ વિજ્ઞાન. તો હવે 5 ઇન્દ્રિયોનું જ્ઞાન એ ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. અને અતિન્દ્રિયજન્ય જ્ઞાન ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ વિનાશી જ્ઞાન છે. કેવું છે? એ બુદ્ધિજન્ય જ્ઞાન કહેવાય. બુદ્ધિજન્ય બુદ્ધિ પ્રકાશ છે અને જ્ઞાને પ્રકાશ છે. તો બુદ્ધિના પ્રકાશને જ્ઞાનના પ્રકાશને તો જે રીતે કરો હું ઘેર છે જ્ઞાનનો પ્રકાશ એટલે શું? સૂર્યનો પ્રકાશ અહીં અરીસા પર પડે અને અરીસાનો પ્રકાશ આપણી રૂમમાં પડે પડે ના પડે એનું નામ બુદ્ધિ. ઇનડાયરેક્ટ પ્રકાશ એનું નામ બુદ્ધિ. એ સાચું હોય કરું, સાચી વસ્તુ ઘડે તો ડિરેક્ટ પ્રકાશ ને ઘડે. ડિરેક્ટ પ્રકાશ જ કામનો છે, આત્મા ડિરેક્ટ પ્રકાશ છે, અમે ડિરેક્ટ પ્રકાશ હોય અમે બધું બોલીએ છીએ. ડિરેક્ટ પ્રકાશથી બોલીએ, ડિરેક્ટ પ્રકાશથી બોલે તેની સર્વવાણી સર્વમાન્ય હોય. સર્વમાન્ય એટલે કોને કહેવાય સર્વમાન્ય? કારણ કે વાદી તો કબૂલ કરે પણ પ્રતિવાદી પણ કબૂલ કરે છે. વાસી પ્રતિવાદી બંને કબૂલ કરે તો જાણવું કે આ ડિરેક્ટ વાણી છે. લોકોની વાણી વાદી પ્રતિવાદી બે કબૂલ ના કરે ને? જનતા વાળાની વાણી હોય તો કોંગ્રેસ વાળા કબૂલ ના કરે ને? અને કોંગ્રેસ વાળી વાણી જનતા વાળે કબૂલ ના કરે. અમારી વાણી પ્રતિવાદી હોય એટલે બિલકુલ ના અનુકૂળ ના આપતો હોય, ધર્મ સાથે અને વેર હોય તોય પણ એક વાત કબૂલ ન કરી શકાય. વાત છે તે સાચી છે, મને મારે કર્યું નથી, મારા આમાં મને અનુકૂળ આવતું નથી, પણ વાત સાચી છે. આ બધા જ્ઞાન આ બધી વાતો અત્યાર સુધી સાંભળવામાં આવી નહીં ને? આવી વાતો સાંભળવામાં આવી નથી ને? આટલી સ્પષ્ટ રીતે આટલી સ્પષ્ટ રીતે નહીં ના, જે અસ્પષ્ટ વાતો છે એ તો નકલો છે. શું છે આ અમે બોલીએ ને એની ઉપરથી પુસ્તકો લખાય, પુસ્તકો બધી નકલ કરનારા અને નકલ બોલે એટલે પેલો એના જેવી વાણી છે. અલા હું આ તો નકલી છે. શું કહે છે? સમજાય છે? હા, અમારે બોલીએ પુસ્તક લખાય ને અને પુસ્તક ઉપરથી પાછા એ હોય ઉતાવ અમારે તો ઉદય ગામમાં એના પ્રધાન હોય કે ના હોય ઉદય ગામમાં? એટલે આ બધું અમે નકલી જોડે નકલો કરનાર હોય ત્યારે પણ અસલ થી ફરિયાદ જડે ખરી? નકલો કરાવે એ રઝળતા હોય, અરે લોકોને રઝળે પણ પોતાનો ધંધો કરી લે, નકલ ના પૈસા લઈ લે લે ના લે, અને આપણે જોઈએ કે આપણને કંઈક મળી ગયું, આપણે આવું જ હોય ને? આ બધા ભટકવાનો સાધન છે. છતાં ખોટા નથી કોઈને, ખોટા તો આપણે ક્યારે નહીં, દરેકની દ્રષ્ટિની કેવું છે? તમે જ્યાં જતા હતા ત્યાં તમને દ્રષ્ટિબિંદુમાં તમને જે સમજાયું તે તમને ભેગા થયા, અને તમને જે ભેગા થતા તે એમને એમને એ વેપાર માટે નીકળ્યા છે, એટલે બાવાની એડજસ્ટમેન્ટ થયું. તમે સમજો ને? અને તે કુદરતી સંચાલન છે, એમાં એમનું સંચાલન નથી ને તમારું સંચાલન, કોઈ ખોટું છે નહીં, પણ બધા આવું આવું સાચું છે. કેવું છે? અમુક અમુક છે સત્ય છે, પણ તે કામ લાગે દવા કોનું નામ કહેવાય? જે દઝેલા હોય તેને મટાડે રોજ રોજ અને શાંતિ આપે, શાંતિ આપીને મટાડતું જાય એનું નામ દવા કહેવાય. અરે લાય બાળીને મટાડે એ દવા પણ એક સેકન્ડ કલાકની દવા છે, ખૂબ લાય બળે બધા મટાડે એ સેકન્ડ ક્લાસ દવા છે, અને થર્ડ ક્લાસ દવા તો ચોપડ ચોપડ કરો લાય ભરે તોય મટે નહીં. આ બધી દવાઓ તો છે, વાણી તો તે સાચી કહેવાય કે જેને વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે. તે સમજાયું તમે? વૈષ્ણવોની વાણી શિવ વાળા કબૂલ કરે, શિવ વાળાની જૈન વાળા કબૂલ ના કરે, જૈન વાળાની વૈષ્ણવ કબૂલ ના કરે, મુસ્લિમોની આપણે ના કબૂલ કરીએ, આપણે મુસ્લિમોને કબૂલ ના કરીએ, કબૂલ ના કરે જે વાણી બધા કબૂલ કરે, જેના સૈદા હું કબૂલ કરે સૈદા સૈદા કબૂલ કરે છે ને? મુસલમાન છે, આપણે પારસી આવશે, અહીંથી સુરતથી આવશે, બધા કબૂલ કરે. એ સમજાવવી મુશ્કેલ છે. ફોરેન વાળા તો બિલકુલ ના સમજાય આ મુસ્લિમ ના સમજાય, કારણ કે જેવા તેવા તો ઇન્ડિયનોના પાડોશી છે. કોના પાડોશી છે? હે, પિતરી તો કહેવાય ને. અને ફોરેન વાળા ક્રિશ્ચિયનો તો નહીં. ક્રિશ્ચિયનો શું કહે છે કે આ જગતમાં કોણ પહેલું હતું એવું કંઈ કહે છે ને? કઈ ગયેલો મુસ્લિમ અને ક્રિશ્ચિયન એવું કંઈ કહે છે ને આ જગતમાં કોણ કહ્યું? આદમ હતા ખરા? એમ હા, આદમ નામનું અહીં જનાવર જ થયું નથી. હા એવું કહે છે, એમને ખોટું લાગે. આપણે તો આદિમ તીર્થંકર છે, આદિમ તીર્થંકર ઋષભદેવ ભગવાન આદિમ એટલે પહેલાં. બસ એને આખા જગત જગતને ધર્મ આપ્યો તે એમને એમને જ આદમ કહે છે. એને કહે છે આદમ, એમને ધર્મ આપ્યો બધાને, ફોરેન વાળાને બધાને, અહીં વાળાને, મનુષ્ય કેમ કેમ વર્તવું. જય સચિદાનંદ, સચિદાનંદ. જ્ઞાની પુરુષ એકલા જ છે તે મુક્ત હાસ્ય વાળો હોય. વર્લ્ડ માં એક જ પુરુષ એવા હોય કે જે મુક્ત હાસ્ય હોય. જેમ મુક્ત હાસ્ય શબ્દ સમજ્યા તમે? મુક્ત હાસ્ય એટલે સમજ્યા? તમારે હસવું હોય ને તો મુશ્કેલી થાય. કોકને હસાવવું હોય તો મુશ્કેલી થાય. થાય કે ના થાય? ત્યાંથી નહીં, બંધાયેલા છો બધી રીતે. અહંકારથી બંધાયેલા છો, ચિત્તથી બંધાયેલા છો, બીજી ઇન્દ્રિયોથી બંધાયેલા છો, ને અનેક પ્રકારના ઘાટવાળા છો. તો જેને કોઈ પણ પ્રકારનો ઘાટ નથી એવો કોઈ પુરુષ હોય તેને બંધાયેલો કોઈમાં કશામાં છે નહીં. માટે મુક્ત હાસ્ય હોય, મુક્ત હાસ્ય. કોઈ વખત જોવામાં જ ના આવ્યું હોય મુક્ત હાસ્ય. જોવું, જોઈને દર્શન કર્યો તો અતિ જ મોક્ષમાં જવાની નિશાની છે. મુક્ત હાસ્ય જોવામાં જ આવે નહીં કોઈ જગ્યાએ. બધું ઘાટવાળું હાસ્ય હોય. કેવું હોય? તમે હિંમતથી ઘાટવાળું હાસ્ય જોયેલું? ઘાટ એટલે મને કામ લાગતી એવું ઘાટમાં હોય પેલા હાસ્ય ખરા, પણ મારે કામ લાગશે. આ હિંમતભાઈ સાથે એગ્રીકલ્ચર ઓફિસે છે ને, કોઈ દાડો મારે કામ લાગશે. તમે સમજ્યા એમાં ઘાટ વાળું? હે, આખું જગત ઘાટમાં જ હોય. સમજાય ને કે આ મને કામ લાગશે. આપણે એનો હાળો આવે, એક શેઠનો હાળો આવે તો શેઠ આપણી જોડે બેઠા તો કશું બોલે જ નહીં. હાળો આય જાય કરે તો આવો કે બેહો કશું ના બોલે. બારગામથી આવ્યો હોય તો એ, અને આપણે કોઈક ડૉક્ટર અજાણ્યો આવ્યો અરે ઓકી ગયો હો ડૉક્ટર, આવો ઊભો થઈને આવો ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. અરે હું આ તારા હારણ બોલાવતો નથી, અજાણ્યા ડૉક્ટર નું આટલું બધું શું કામ ભેટ હશે? તમે થોડી ને, કારણ કે જાણે છે કે ડૉક્ટર બોલાવે કામનો છે. હું આ કઈ જાતનો ઘાટ વાળો કોમમાં ક્યારે લાગે ડૉક્ટર? તો આપણે મરવાનું થયું હોય તો કોમ લાગે. એ ઈચ્છા શું કરી દે? આપણે એવી ઈચ્છા સારું કરીએ મારે ડૉક્ટર જરૂર પડે, પણ તે ઘાટમાં હોય ડાક્ટર સાહેબ કોઈ વાર કોમ નાખે ડાક્ટર સાહેબ કોમ નાખશે. હવે હારણ બોલાવે રહી એનું શું કારણ છે? ઘાટમાં સાથ બધું આખું જગત. બાપ ને દીકરા જોડે સાથ છે, દીકરા ને બાપ જોડે સાથ છે, બધું સાથ થી જગત છે. શું છે? ઘાટ વાળા ઘાટ. ઘાટમાં તમારે તમને ઓળખાણ થાય ને તે તમને પરિચય થાય તો ઘાટમાં હોય કે આ કોગરા કામના છે. કે આ મહેતા સાહેબ ઓળખાણ કરવા બહુ લોકો માગે કે મહેતા સાહેબ મારું ઓળખાણ થાય તો સારું. શું કોગદાળ પણ છોડી દેવડાવે સરકારમાં આવે. કોગદાળ આવે તારે ઘાટ તે વ્યવસ્થિત ના તાબે છે. તો કઈ નહીં, તો આટલો બધો ઘાટ બાંધીને શી જરૂર છે? કોને તાબે છે? તમે વ્યવસ્થિત ના તાબે, એ વ્યવસ્થિત ના તાબે વગર તમને ઘાટ ઉભા રાખો છે. તમે સમજાય ને? જો બધા તાબામાં છે વગર તમને ઘાટ બાંધેલા આ તીર કોમઠો મારેલા બધા નકામા જશે. બધા નકામા નિશાન વગરના તીર મારવામાં આવે. અને તીર ના પૈસા નખાવા જાય છે અને ગુનેગાર બને છે. જુદો તમે મારેલા એવા તીર કદાડે હિંમતભાઈ નિશાન વગર ના તીર મારેલા એ જ કરી છે ને બીજું કરી છે. નહી જાણતા ઉભો થઈ ને વેલો હમ હમ જાય કા ભેટવાનું હોય એના વગર ગમતું ના હોય એવું કરે. તમે એવું જાણો ના જાણો એવું જોયેલું નહી જોયેલું ને આ સિવાય છે શું જગત માટે આ પેશન્ટ પર બધા મૂકવા આવે ને તે ભાઈ ખુશ થયા કરતા હું ઇલાજ જોઉં છું એટલે આ મૂકવા આવ્યા છે બધા મને બધા મૂકવા મારે એના ઘાટમાં છે કોઈ દાડો કામ લાગશે એ જ્ઞાની પુરુષ કોઈની ઉપર ઘાટ રાખે ને અને જ્ઞાની પુરુષ બધાને ઘાટ રાખવાનો અધિકાર છે. શું છે અમે કોઈની પર ઘાટ રાખીએ નહીં તમારે તમને અમારી પર ઘાટ રાખવાનું તમને રાઈટ આપીએ છીએ તો ખબર પડે ને અમારી પર તમારી ઘાટ તો રાખવો જ જોઈએ કે કામના જ છે. શું કહ્યું આ સ્વાર્થ કામનો છે કેવું છે હા અમારે તમારી પર ઘાટ ના હોય કોઈ પણ પ્રકારનો ભાવ કારણ કે જ્ઞાની પુરુષ કોઈ જીતે કોઈ રીતે એમને ભીખ ના હોય એને લક્ષ્મીની ભીખ ના હોય વિચાર જ ના આવતો હોય લક્ષ્મીનો કોઈ વિષયનો ભીખ ના હોય વિષયનો વિચાર ના આવે માનની ભીખ ના હોય કીર્તિની ભીખ ના હોય અપમાનની ભીખ ના હોય કોઈ ચીજની ભીખ ના હોય તારા જ્ઞાની પદ મળે. બાકી જગતમાં તો ઘણા ખરા લક્ષ્મીની ભીખ ના હોય એવા માણસો ખરા હિન્દુસ્તાનમાં બરાબર ને વિષયની ભીખ ના હોય એવાય ખરા તાર માનની ભીખમાં હોય કીર્તિમાં ભીખમાં હોય ડેરા બધવાની ભીખમાં હોય જણ ત્યાં ભિખારા ભિખારા આખડે છે બરાબર ને તે ભિખારો આ દુનિયા લૂંટી છે બધી શું થઈ છે એક જ જો કદી ભીખ વગરનો માણસ હોત ને જગત કલ્યાણ થઈ જાય એ તમે સમજાય ભિખારા એવું સમજાય હે સૌના ઘાટમાં છે જ્યાં ઘાટ છે ત્યાં ભિખારી પણ છે ઘાટ રાખવાનો ફક્ત જ્ઞાની પુરુષ ઉપર એ તો સાચો ઘાટ છે. તમને અત્યાર સુધી ઘાટ વાળા કોઈ જડ્યું જ નહીં તમારી ઉપર ઘાટ રાખતું નથી કોઈ તમને શી ખબર પડે હું તો ભેગા થયા થતા થતા રહ્યા હતા સમજી ગયા ભાઈ આ કામ માટે આ ભાઈ આવી રહ્યા છે આ ભાઈ આ કામ માટે આવી રહ્યા છે કામકાજ વખત કોઈ આવે નહીં ને આવીને પછી સાહેબ સાહેબ કરે છે સારું સાહેબ સાહેબ કરે એને બાપાને સાહેબ નહીં કહેતો ને એને બાપ સાહેબ હોય છે તો નહીં કહેતો આ હિંમતભાઈ નો બાબો છે ત્યાં હિંમતભાઈ અરે હિંમતભાઈ સાહેબ છે તો એ સાહેબ ના કહે શું અને બીજા સાહેબ કહેતા સાથી કહેતા છે ઘાટમાં કામ મારું નીકળી જાય છે સાહેબ સાહેબ મસ્કા એને મસ્કો કહે છે કે પાછા સમજી જાય વધારે પડતો મસ્કો લગાવતા કે ભાઈ મસ્કો ના લગાય લગી કરી થોડો ઘણો ચાલશે કે છે મારે વધારે મસ્કો ના લગાય આખું જગત ઘાટ વાળું છે સમજ પડે તમને લાગે છે ઘાટ વાળું છે અને છોકરાને શું હોય છે આપણે એનો સદુપયોગ ના સમજે કે વાત શું હેતુ માટે કરે છે. પછી મેં કહ્યું લેણદારો પણ છોકરા રૂપે આવે છે ગભરાશે નહીં કહ્યું શું કહ્યું કોણ આવે છે લેણદારો લેણદાર આવે પછી આપણે તો છોકરા ઉભે આપણે કહે તું આમ નથી કરતો તું આમ નથી કરતો સાહેબ એનું દાપણ કરે એ એવું એ કરવા જેવું નથી હું કરું છું તો બરાબર છે અને એમાં સાથી તને આટલો અધિકાર ત્યાં લેણદાર છું શું કહ્યું તમારે લેણદારી કોઈ મળ્યા છે કે નહીં મળ્યા નથી મળ્યા એટલે લેણદાર ખબર પડે આપણને કે આ લેણદાર છે પછી એ રસી બી સમજી ગયા પછી માથાભોળ જ પડી દીધી એ પછી આ લેણદાર છે તો માથાભોળ કરવાનો અર્થ નથી અને આપણું લેણું હશે તો માથાભોળ કરાશે તમારું લેણું હશે તો એ માથાભોળ કરાશે પ્રદીપ જોડે લેવું છે ને તમારે, જે માથાપુર કરાયો છે માટે માથાપુર કરવા જેવી છે નહીં, એ લેણદાર છે તો માથાપુર કરાવ્યા કર્યા નથી, અને આપણું લેણું છે તો માથાપુર કરાવી જરૂર નથી. આ બધા હિસાબ છે, બધું જગત એટલે હિસાબ, વેપારીને વેપારીને ગ્રાહક જેવો હિસાબ છે, સમજાયું ને? આ લોકો કહે છે એવું જગત નથી, વેપારીને ગ્રાહક જેવો હિસાબ છે, જ્યાં સુધી ગ્રાહક માલના પૈસા આપે ત્યાં સુધી વેપારી માલ આપ્યા કરે, જ્યાં સુધી વેપારી સારો માલ આપે ત્યાં સુધી ગ્રાહક લયા કરે, પણ જો ખરાબ માલ આપવા મળે ગ્રાહક બંધ કરી દે. એમ બાપ બાપ જે છોકરાને બે કલાક એની પાસે ખાઈ ખપુચીને મળ્યો તો છોકરો કહી દે કે મારે તમારી જોડે અનુકૂળ નહીં આવવા માટે, તમે ગમે તો મારે તમારું મોડું જોવું નથી, શું કે આવું કહી દે બે જ કલાકમાં, કહી દે, કહી દે કે ના કહી દે? અને વાઈફ તો ના કહે એવું કે માટે બહુ ટેસ્ટ ઉપર ના ચડાવવું, મને ટેસ્ટમાં મૂકવા જેવી ચીજ નથી આ બધી, એટલે નોર્માલિટીથી કામ કરી લેવું. જય સચિદાનંદ સૈદા. એટલે તમારે અમારી પર ગાંઠ રાખવાનો અધિકાર છે, અમને ગાંઠ હોય ગાંઠ હોય ત્યાં સુધી મુક્ત હાસ્ય હોય નહીં, કંઈ પણ ગાંઠ છે ત્યાં સુધી મુક્ત હાસ્ય હોય, કારણ ગાંઠને લઈને નસો ખેંચાય એટલે હાસ્ય ઉત્પન્ન થાય નહીં, ગાંઠને લઈને વાણી ખેંચાય તે વાણી બોલાય નહીં, શું કહ્યું? મુક્ત વાણી ના હોય, સમજાય તમને? સંચાલન જો તમારા હાથમાં આવી હોય તો બીજદાર જીવાય નહીં, તો તમે માથે પાછું ગોળાડી લગામ ચાલે છે, ગોળાડી લગામ જાણ છું આમ કરી નાખું, આમ આપે શું સંદાસ જવાની શક્તિ નહીં, શું કામ આ બૂમ કરે છે? જરા અટકે તાર ખબર પડે કે ના પડે? સંદાસ અટકી હોય તો ડાક્ટરની જરૂર પડે ને? હા, પણ ડાક્ટરને અટકે તારે બીજા ડાક્ટરની જરૂર પડે, માથે આપણે નાખીએ તો આપણે યથાર્થ કામ કર્યું કહેવાય, જે સંચાલન કરે છે તેને જ આપણે સાંપીએ, એટલે પછી આપણને જવાબદારી નહીં. તમે કોને હાંપો છો? તમે હાંપો છો? જાતે માથે કરો છો? બધું હાંપો છો તારે? એનું શું કારણ છે? કે એ શક્તિની એટલી બધી શક્તિ છે કે એક વાળ જેટલી પણ ખામી ના આવે, વાળનો નાનામાં નાનો ભાગ જેને પરમાણુ કહેવાય છે એટલી પણ ખામી ના આવે, એટલી બધી સુંદર શક્તિ છે. હવે એમાં આપણે ડખો કરીએ એટલે થઈ જાય દહીનો ડખો. દહીનો ડખો વાત તમે સાંભળેલી હસમુખભાઈ? આપણે આ દહીં હોય દૂધ હોય તો એક વાડકામાં ગરમ કર્યું ચોખ્ખું દૂધ છે, પછી તમે મને પૂછો કે આપણે આપણે દહીં બનાવવું છે તો હું તમને સમજ પાડું કે ભાઈ ચોખ્ખું આટલું થોડું વરવણ લઈ આવો દહીં દુકાનેથી, એ તમે આટલું લાવી અને પેલું દૂધ જરા ગરમ કર્યું હતું જરા ઠંડુ પાડીને પછી જરા હલાવી અને હું કહું કે હવે ઢાંકીને સૂઈ જાઉં, શું કહું? હલાવીને પછી તમને શું કહું? હવે ઢાંકીને સૂઈ જાઉં તો તમે કહો આનું દહીં બનાવવાનું છે, મારે બેસી રહેવું પડશે ને? સર હું કોઈક ના બેસી નહીં રહ્યું, પણ તમે નિરાંતે સુઈ જાઓ. એટલે પાછો રાત્રે 12 વાગે ઉઠ્યો બાથરૂમમાં જવા માટે, તે વિચાર આવ્યો કે સારું દહીં એમને એમ કેવી રીતે બને, લાઈટ જોઈ આવું તો ખરું કંઈ બને જ નહીં. અમે તમને કહ્યું સવાર સુધી સુઈ રહેજો, નિરાંતે ઊંઘજો એવું કહ્યું હોય, ત્યારે બધા તમે અમારી આજ્ઞા તોડી અને ત્રણ દિન આગળ કરીને જુઓ કે હવામાં ડખો થઈ જાય. અને જો પેલું પેલું પેલું એમને ગાદી પણ શકાય પ્રયોગ કરે તો હવામાં ચક ચોરતા હોય, ચકતો બધા પડે એટલે દહીંનો ડખો કરે છે. જગ્યા સમજ પડી ને? અને કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ કહ્યું હતું. તમે પેલો રથ જોઈ લો કૃષ્ણ ભગવાન નો, પેલા પાંચ ઘોડા જોડે છે ને બધું, અર્જુન ને મય બિહાડ્યો છે. અર્જુન શું પગાર આપતો હશે કૃષ્ણ ભગવાન ના સાથી તરીકે? શું પગાર આપતો હશે? પગાર શું આપતો હશે કૃષ્ણ ભગવાન નો? સરેન્ડર. એને સરેન્ડર કે છે, શરણાગતિ લીધેલી છે. કોણે? કૃષ્ણ ભગવાન. અર્જુન. કૃષ્ણ ભગવાન અર્જુન ના સાળા થતા હતા. કોણ થતા હતા તમે જાણો છો? કૃષ્ણ ભગવાન અર્જુન ના સાળા થાય નથી જાણતા, પણ આપણે હિંમત કરે પૂછો, હિંમત પણ પૂછો ને ખરા, થાય કે સાળા તમે જાણો છો? એ આમ મામા ફેરા થાય. કુંતા ભોઈ નો દીકરો અર્જુન કૃષ્ણ ભગવાન ની બહુ સારું પ્રવચન કરે ભૌતિક ફળ ક્યાં સુધી? ક્યાં સુધી ભૌતિક ફળ? કે જ્યાં સુધી પોતે કોણ છું એ જાણ્યું નથી, અનુભવમાં આવ્યું નથી, શબ્દ થી જાણે કઈ ચાલે નહીં, એ શબ્દ પ્રયોગ નથી, અનુભવ પ્રયોગ છે. જ્યાં સુધી અનુભવ થી જાણ્યું નથી ત્યાં સુધી એનું ફળ ભૌતિક. જે જે તમે કરો એનું ફળ ભૌતિક, અને પોતે જાણ્યા પછી જે કઈ કરો એનું ફળ મોક્ષ. બરોબર ને? એટલે આપણે જાણવાની જરૂર, પેલું હું કોણ છું એ જાણે તો આ બધું ફળદાર બહુ સારું. બહુ સારું છે, બહુ બહુ ભારે કહેવાય. આટલા બધા તક કરો કે જેવું તે કામ નથી. નહીં, પૂર્વના યોગ પ્રશ્ન, યોગ પ્રશ્ન પાણીમાં બેસીને બી છેલ્લા કહી. હા, પૂર્વના યોગ પ્રશ્ન છે, યોગ પ્રશ્ન પૂછે. ના ના, એવું છે ને, તપ કરે ને એ તો તપ કરેલા હોય કે તપી ગયેલા હોય, કેવું હોય? તપી ગયેલા, પણ જરા થપી ગયા નથી. હા, એ ખૂબી. એટલે તપ કરે ને કે થપી ગયેલા હોય, જો જરાક હરી કરો ને ભડકો થઈ જાય. ભડકો થઈ હરી કરે ભડકો થઈ જાય, પણ જો તપ્યા છે એ જ એમની મોટા મોટી ભૂલ નહીં. યોગ પ્રશ્ન પુરુષ કહેવાય. હા, નહીં તો તપ કરનારો તો તપી ગયેલો હોય. અને જો જરાક કઈ આડું બોલીએ તે પણ તો હગી ઉઠે. એટલે અમારે પેટ્રોલ જેવું છું. પેટ્રોલ જેવું નહીં તો હરકી ઉઠીશું જાતે. જે ક્રિયા નું ફળ આવે ને તે મોક્ષ ફળ આવે. ક્રિયા નું ફળ ક્યારે ના આવે તો કરતા પણ નું ભાન તૂટે ત્યારે ક્રિયા નું ફળ ના આવે. કરતા પર છે હું કરું છું એ ભાન છૂટી જાય ત્યારે ક્રિયા નું ફળ ના આવે. શું કહે? અમે ગમે તે ક્રિયા કરે તમને ફળ જ ના આવે. કરતા પર નું ભાન તૂટી ગયેલું છે. અમારામાં શૂન્ય ઇગોઇઝમ હોય. ઇગોઇઝમ કેવું હોય? અમે આ શરીર ના માલિક જ ના હોઈએ. એક ક્ષણ વાળા શરીર ના માલિક ના હોય, આ મન ના માલિક ના હોય, આ વાણી ના અમે માલિક નથી. આ વાણી ટેપ રેકોર્ડ બોલી રહી છે. અમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદમાં રહીએ, અમારે અમારા દેશમાં રહીએ, આ પટેલ એમના દેશમાં રહે, એ જુદા જુદા રહે. પટેલ પટેલના દેશમાં, અમે અમારા દેશમાં રહીએ. આ ભાદર ના પટેલ છે એ બહુ ના દાદા ભગવાન ને રોજ એમને મળતો અવારનવાર અમારી જોડે જ્ઞાન ગોષ્ઠી ના ધર્મ ની વાતો થાય પણ હું એમનાથી ખાસ એમની પાસે જતો નહીં.